શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 60મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, પોતપોતાના વિષયોમાંથી નેત્રાદી સર્વે ઇન્દ્રિયોને પાછી વાળીને પોતાના આત્મ સ્વરૂપમાં તેનું આકર્ષણ કરવું તેને પ્રત્યાહાર કહેવાય છે. ઇન્દ્રિયોનું પરતંત્રપણું થવાથી યોગીની વિમુક્તિ થાય છે. આ જ પ્રત્યાહારનું ફળ યોગ વિશારદોએ કહેલું છે. આધારાદી ચક્રોમાં મન સાથે પ્રાણને સ્થિર કરવો અથવા હૃદય કમળમાં ભગવાનની મૂર્તિને વિશે પ્રાણને સ્થિર કરવો તેને ધારણા કહેવામાં આવે છે. આધારાદી ચક્રો અને તેના સ્થાન હઠ પ્રદીપિકામાં આ પ્રમાણે બતાવેલ છે કે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ અને આજ્ઞા આ 6 શુભ ચક્રો છે. તેમાં મૂલાધાર ચક્ર ગુદાને વિશે રહેલું છે, સ્વાધિષ્ઠાન ચક્ર લિંગને વિશે, મણિપુર નાભિને વિશે, અનાહત હૃદયને વિશે, વિશુદ્ધિ કંઠને વિશે અને આજ્ઞાચક્ર બંને ભ્રકુટીના મધ્યભાગમાં રહેલું છે. આ ધારણાનું ફળ ધ્યાનની સિદ્ધિ થવી એ જ છે એમ યોગી પુરુષો કહે છે. હવે અમે તમને 7મા અંગરૂપે રહેલા ધ્યાન વિશે કહીએ છીએ. પૂર્વોક્ત 6 અંગોનો બરાબર અભ્યાસ કરવાથી પોતાના મનમાં રહેલા મોક્ષ વિરોધી પ્રાચીન કર્મોના દોષો જ્યારે ક્ષીણ થાય ત્યારે યોગીએ ભગવાનમાં પ્રેમવૃદ્ધિ કરી આપનાર ધ્યાનને સિદ્ધ કરવું. હવે જ્યાં ધ્યાન કરવાનું છે તે સ્થાનને કહેવા પૂર્વક ત્યાં ધ્યાન કેમ કરવું તે કહીએ છીએ. 8 પાંખડીવાળું કેળા ફળીના ડોડાની સમાન અધોમુખ અને તેના આકારવાળું તેમજ 12 આંગળના સરખા માપવાળા નાળવાળું કમળ નાભિમાં રહ્યું છે. પ્રણવના ધ્વનિથી વિકસિત કરી ઉર્ધ્વમુખ કરેલા તે નાભિકમળના મધ્યભાગમાં રહેલા તેજના મંડળને વિશે શ્રી વાસુદેવ નારાયણનું ચિંતવન કરવું તેને ધ્યાન કહેવાય છે. તે ધ્યાનની રીત કહીએ છીએ. એક સાથે ઉદય પામેલા કરોડો સૂર્યની સમાન તેજોમય કાંતિવાળા સુંદર મુખારવિંદથી શોભતા નેત્રકમળથી નિહાળી રહેલા કંઠમાં કૌસ્તુભ મણિથી શોભતા અત્યંત પ્રેમપૂર્વક મુરલીને બજાવી રહેલા પોતાના અંગ ઉપર ધારણ કરેલા સમગ્ર અલંકારોને શોભાવતા સુંદર મુકટધારી કાનમાં ચળકતા કુંડળધારી રહેલા જાનુ પર્યંત લાંબી ભુજાઓથી શોભતા ને પીતાંબરધારી એવા શ્રી વાસુદેવ નારાયણનું હૃદયમાં રહેલા તેજના મંડળને વિશે ધ્યાન કરવું. કાનમાં ભક્તજનોએ ધારણ કરાવેલા મોતીઓ તથા પુષ્પોના હારોની પંક્તિથી શોભતા સુવર્ણના સૂત્રમાંથી બનાવેલી ઉજ્જવળ અને અતિશય સુંદર યજ્ઞોપવિતને ડાબા ખભા પર ધારણ કરી રહેલા ક્ષર અક્ષરના નિયંતા એવા શ્રી વાસુદેવ નારાયણનું ધ્યાન કરી દ્રઢમતીવાળા સ્થિર યોગીએ ચરણાદિક એક એક અંગોને વિશે મનને બહુકાળ સુધી ધારી રાખવું અથવા આ પૃથ્વી પર શ્રી વાસુદેવ નારાયણ ભગવાનના જે અવતારો થાય છે તેમાંથી પોતાને ગમતા કોઈ પણ એક અવતાર સ્વરૂપને વિશે યોગ સાધકે ધ્યાન કરવું અથવા પોતે દર્શન કરેલી શ્રી વાસુદેવ નારાયણની પ્રતિમાનું નિરંતર ધ્યાન કરવું અથવા શ્રીહરિ સંબંધી અલંકારાદિક જે કંઈ પણ વસ્તુ હોય તેનું ધ્યાન કરવું. આ પ્રમાણેના નિત્ય ધ્યાનના અભ્યાસથી યોગીઓને અલ્પ સમયમાં જ ભક્તોના મનોવાંછિત એવા શ્રી વાસુદેવ નારાયણને વિશે પ્રેમ વૃદ્ધિ પામે છે. હે મુનિ, આ દેહને વિશે યોગીઓને ધ્યાન કરવાના સ્થાનો અનેક રહેલા છે. તે સર્વેની મધ્યે પૂર્વોક્ત નાભિકમળને વિશે ધ્યાન કરવાની જે વિશેષતા છે તે કહીએ છીએ. તેને તમે સાંભળો. ધ્યાન કરનારો યોગી જ્યારે નાભિકમળના મધ્ય રહેલા તેજના મંડળમાં સર્વ દેવોના અધિદેવ ભગવાન શ્રી વાસુદેવ નારાયણનું દર્શન કરે છે ત્યારે તેની સમસ્ત નાડીઓ પ્રાણની સાથે સંકોચ પામે છે ને ધ્યાન કરનારો યોગી ધ્યેય સ્વરૂપમાં તત્કાળ મનનો નિરોધ કરી શકે છે. તેથી હંમેશા સાવધાન થઈ નાભિકમળમાં ભગવાનનું ધ્યાન જલ્દી સિદ્ધ થાય છે એમ જાણતા યોગીએ તે નાભિકમળમાં શ્રી વાસુદેવ ભગવાનનું ધ્યાન કરવું. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા યોગીઓને ચાર પ્રકારના વિઘ્નો પીડે છે, તેથી તેને ઓળખી વિદ્વાન યોગીએ આળસનો ત્યાગ કરી તેના પર વિજય મેળવવો. તેમાં લય, વિક્ષેપ, કસાય અને રસાસ્વાદ આ ચાર છે. તેમાં નિદ્રાને ઉન્મુખ રહેવો તે લય છે, કામભોગ તે વિક્ષેપ છે, તીવ્ર રાગદ્વેષાદી દુઃખની ચિંતા તે કષાય છે, અને સમાધિમાં દેખવામાં આવતા અનંત દેવતાઓના સ્થાનોના સુખ તે રસાસ્વાદ છે. તેથી ચિત્તની અવસ્થાના ભેદરૂપે રહેલા આ દોષોને બુદ્ધિમાન યોગીએ જીતવા, નહીં તો યોગી યોગ ભ્રષ્ટ થઈ પુનઃ સંસ્કૃતિને પામે છે. તેથી ચિત્તને હંમેશા લય થકી જાગ્રત કરવું, વિક્ષેપથી નિવૃત્ત કરવું, જ્ઞાનાભ્યાસથી કષાયનો વિનાશ કરવો અને વૈરાગ્યથી રસાસ્વાદનો ત્યાગ કરવો. જો આ પ્રમાણે દોષોને જીતે નહીં તો ધ્યાન સિદ્ધ થતું નથી. જો ધ્યાન જ સિદ્ધ ન થાય તો સમાધિની નિશ્ચળતા કે મોક્ષ ક્યાંથી થાય? તેથી જ ધ્યાન કરનારા યોગીએ આ લયાદી ચાર વિઘ્નો કરનારા દોષોને અવશ્ય જીતવા. હે મુનિ, હવે તમને યોગના આઠમા અંગભૂત સમાધિ વિશે કહીએ છીએ. એ સમાધિ ધ્યાનનો અભ્યાસ કરવાથી ભગવાનને વિશે વૃદ્ધિ પામેલા મનના પ્રેમથી થાય છે. ધ્યાન સિદ્ધ થયા પછી શ્રીહરિના એક એક અંગનું પૃથક પૃથક ચિંતવન નહીં, પણ સમગ્ર મૂર્તિનું ચિંતવન કરવું. ભગવાનની આખી મૂર્તિના નિરંતર ચિંતવનને યોગી પુરુષોએ યોગના અંગભૂત સમાધિ કહેલી છે. અને જ્યારે બહુકાળ પર્યંત જે ધ્યેયરૂપ શ્રી વાસુદેવ નારાયણની મૂર્તિમાં તૈલધારાવત મનની વૃત્તિનો અખંડ પ્રવાહ વહેવો, તેને બુદ્ધિમાન યોગી પુરુષોએ સંપ્રજ્ઞાત નામે અંગી સમાધિ કહેલી છે. તે ધ્યાનને વિશે, અંગભૂત સમાધિને વિશે અને અંગી સમાધિને વિશે પક્વ અને અપક્વના ભેદ દ્વારા સૂક્ષ્મ બુદ્ધિથી જે કંઈ વિશેષ છે તે જાણી રાખવો. જેવી રીતે વેદનો અભ્યાસ કરતો, વેદને ભણેલો અને વેદને ભણાવતો પુરુષ આ ત્રણમાં અનુક્રમે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે, તેમ અહીં ધ્યાનના પ્રકરણમાં પણ ધ્યાન કરનારો શ્રેષ્ઠ છે, તેના કરતાં અંગભૂત સમાધિવાળો શ્રેષ્ઠ છે, અને તેનાથી સંપ્રજ્ઞાત એવી અંગી સમાધિવાળો શ્રેષ્ઠ છે. હે સન્મતે, યોગના આ આઠ અંગોને મધ્યે બહિરંગ અને અંતરંગ એવા બે ભેદ કહેલા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ પાંચ બહિરંગ છે, તથા ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણ અંતરંગ છે. તેમાં અંતરંગ શ્રેષ્ઠ છે એમ તમે જાણો. જે પુરુષે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના લક્ષણવાળા પૂર્વજન્મમાં કરેલા પુણ્યોના સંસ્કારોને કારણે પહેલેથી જ ધારણાદિ ત્રણે અંતરંગને પ્રાપ્ત કરી લીધા હોય, તેને યમાદિ પાંચ બહિરંગને પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરવાનો હોતો નથી. જે વિષ્ણુ ભગવાનનો એકાંતિક ભક્ત હોય તે ભગવાનને વિશે અતિશય સ્નેહના કારણે જ સમાધિ દશાને પ્રાપ્ત કરે છે. આવા સમાધિવાળા ભક્તને પણ સિદ્ધિઓ સમાધિમાં જરૂર વિઘ્ન કરે છે. તે સિદ્ધિઓમાં અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, વશિતા, ઈશિતા, લઘિમા અને કામપૂર્તિ આ આઠ સિદ્ધિઓ મુખ્ય છે, અને અન્ય મોહિકા આદિ સેંકડો સિદ્ધિઓ રહેલી છે. ભગવાન શ્રીહરિનું અતિશય મહાત્મ્ય જાણનારો યોગી તે અણિમા આદિક કોઈપણ સિદ્ધિમાં આસક્ત થતો નથી. તેથી યોગની સાધના કરનારા યોગીએ પ્રથમ ભગવાનના એકાંતિક સંતો પાસેથી ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનો અવશ્ય અભ્યાસ કરવો. આ સિદ્ધિઓના લક્ષણો શ્રીમદ ભાગવતના 11મા સ્કંધને વિશે વિસ્તારથી વર્ણન કરેલા છે. કાળરૂપી પારાધી છે તે સિદ્ધિરૂપી જાળમાં ફસાયેલા પ્રમાદી યોગીરૂપ પક્ષીનો ચોક્કસ વિનાશ કરે છે તેમાં કંઈ સંશય નથી. તેથી સર્વે માયિક પદાર્થોમાંથી મનને પાછું ખેંચી શ્રી વાસુદેવ ભગવાનને વિશે સંપ્રજ્ઞાત સમાધિમાં મનને સ્થિર કરે તેથી જ્ઞાની મુક્ત થાય છે. આ લોકમાં ભગવાનની મૂર્તિ સિવાય બીજી કોઈ પણ વસ્તુઓને વિશે યોગીનું મન આસક્ત થાય તો તેને મહાવિઘ્ન આવે છે. જે યોગી આ લોકમાં તુચ્છ પદાર્થોમાં આસક્ત થાય તો ભગવાનના ધામના માર્ગને વિશે રહેલી અલૌકિક વસ્તુઓને વિશે કેમ ન થાય? એ તો થાય જ, પરંતુ જે યોગી આ લોકમાં ભગવાન સિવાય ઇતર પદાર્થોમાંથી સારી રીતે વિરક્ત થયો હોય તેને કોઈ પણ સ્થાનમાં ક્યારેય પણ કોઈ વિઘ્ન બાધ કરતું નથી, કારણ કે તેને ભગવાન સિવાય બીજી ક્યાંય આસક્તિ જ નથી. તેવા યોગીને દેવતાઓ અને સિદ્ધિઓ પ્રલોભન પમાડે, છતાં યોગી પુરુષ ઉદ્દાલક આદિ મુનિઓની જેમ ધામના માર્ગમાં જતા વચ્ચે આવતી સિદ્ધિઓને વિશે ક્યારે આસક્ત થતો નથી. હે મુનિ, આ અંગી સમાધિ પણ બે પ્રકારની કહેલી છે, એક સંપ્રજ્ઞાત અને બીજી અસંપ્રજ્ઞાત. આ બંનેના મધ્ય પહેલી સમાધિના લક્ષણો તમને કહ્યા, હવે બીજી સમાધિના લક્ષણો કહું છું. તેથી પહેલા ચિત્તની 5 પ્રકારની ભૂમિકાનું તમે શ્રવણ કરો. ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને રુદ્ધ, આ 5 ભૂમિકા ચિત્તની છે અને તેના નામ પ્રમાણે સ્થાન પણ 5 પ્રકારના થયા છે. તેમાં આસુરી સંપત્તિવાળા લોક, શાસ્ત્ર, દેહ અને પંચવિષયની વાસનાઓ વાળું રજોગુણી ચિત્ત ક્ષિપ્ત કહેલું છે. તમોગુણથી યુક્ત અને નિદ્રા, આળસ આદિકથી ગ્રસિત ચિત્ત મૂઢ કહેલું છે. રજોગુણ તમોગુણના સંસર્ગવાળા સત્વગુણને કારણે ક્યારેક ક્ષણવારમાં ધ્યાનમાં પ્રવૃત્ત થતા ચિત્તને વિક્ષિપ્ત કહેલું છે. એક જ ધ્યેયના આકારમાં સંલગ્ન ચિત્તને એકાગ્ર કહેલું છે અને ધ્યેયના આકારમાં ડૂબી ગયેલા ચિત્તને રુદ્ધ કહેલું છે. આ 5 ભેદોને મધ્યે પહેલા 2 ક્ષિપ્ત અને મૂઢ ચિત્તો પ્રતિકૂળ હોવાથી તેમાં સમાધિ થશે એવી કોઈએ શંકા પણ ન સેવવી. ક્યારેક ક્યારેક ધ્યાન લાગી જવાનો સંભવ હોવાથી વિક્ષિપ્ત ચિત્તમાં સમાધિ થવાનો સંદેહ રહે છે. ચિત્તની એકાગ્રતા થતાં જે સમાધિ થાય છે તેને સંપ્રજ્ઞાત સમાધિ કહેલી છે અને સર્વે ચિત્તવૃત્તિઓ એક ધ્યેયાકારમાં નિમગ્ન થાય તેને અસંપ્રજ્ઞાત સમાધિ કહેલી છે. આ સંપ્રજ્ઞાત સમાધિમાં આનંદના સમુદ્ર એવા ભગવાન શ્રીહરિને વિશે ચિત્તની વિલીનતા થાય ત્યારે આવા નિમગ્ન ચિત્તવાળો યોગી કંઈ પણ બાહ્ય પદાર્થને જાણતો નથી, તેમજ પોતાના દેહની અંદર રહેલા મન, બુદ્ધિ આદિકને પણ જાણતો નથી. હે બ્રહ્મન, આવા યોગીને ચિત્તવૃત્તિનો ફરી ભગવાનના સ્વરૂપથી અલગ થવાનો સંભવ છે, તે પણ કાષ્ઠ વિનાના અગ્નિની જેમ ધીરે ધીરે શાંત થાય છે. પછી પ્રસન્ન મનવાળો આ યોગી બ્રહ્મરૂપની સ્થિતિવાળો થઈ હૃદયને વિશે જેનું વર્ણન ન થઈ શકે તેવા ભગવાનના મહા આનંદનો અનુભવ કરે છે. પોતાના શરીરની અંદર રહેલા પંચભૂતના વિકારરૂપ જે કાંઈ સ્થૂળ કે સૂક્ષ્મ તત્વો રહેલા છે તે સર્વેને સંપ્રજ્ઞાત સમાધિવાળો યોગી સમાધિમાં પણ યથાર્થ નિહાળે છે. આ બ્રહ્માંડમાં જે કંઈ પણ રહેલું છે તે સર્વેને પણ નાડીઓના માર્ગ દ્વારા ગતિ કરી પોતાના હૃદયાકાશને વિશે સ્વતંત્રપણે નિહાળે છે. હે વિદ્વાન મુનિ, યોગી પોતાના દેહને વિશે રહેલા જે કંઈ નાડી ચક્રાદિક ભૌતિક પદાર્થો છે તેને પણ સારી રીતે નિહાળે છે. હવે યોગશાસ્ત્રના અંતને પામેલા સમાધિવાળા યોગીઓ દ્વારા દેખવામાં આવતું જે કંઈ પણ છે તે સર્વે તમને તત્વપૂર્વક સંભળાવીએ છીએ. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતા શ્રીહરિએ પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિના લક્ષણોનું નિરૂપણ કર્યું. ઇનામે 60મો અધ્યાય પૂર્ણ થયો.